શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 10મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ અરસામાં આ પૃથ્વી પર હજારે હજાર અસુરો, દાનવો, દૈત્યો, યક્ષો અને રાક્ષસોએ પણ જન્મ લીધા. પૂર્વે દેવાસુર યુદ્ધમાં ભગવાનની સહાયતા લઈ દેવતાઓએ જે જે અસુરોને માર્યા હતા તે સર્વેએ ભગવાનની સાથે વૈર બાંધ્યું. સનાતન ધર્મ ભગવાનને અતિશય પ્રિય છે એવું જાણીને અધર્મનિષ્ઠ તે અસુરોએ ધર્મના વિનાશથી જ પોતાના શત્રુ ભગવાનનો વિનાશ થશે એવો દ્રઢ નિશ્ચય કર્યો. સમય જતાં તે સર્વે અસુરોએ કલી અને દ્વાપરયુગની સંધિના સમયે પૃથ્વી પર જન્મ લીધા. તેમાં કેટલાક અસુરોએ મનુષ્ય યોનિમાં અને પશુપક્ષીની યોનિમાં જન્મ લીધા. અત્યંત મદોન્મત્ત બનેલા તે અસુરો વેદ, દેવ, ઋષિ, વિપ્ર અને સંતોને ભગવદીય જાણી તેમનો ભરપૂર દ્રોહ કરવા લાગ્યા. તે સમયે ભૂમિના ભારરૂપ અસુરોનો સંહાર કરવા શ્રી બદ્રીપતિ સ્વયં નારાયણ આ પૃથ્વી ઉપર યદુકુળને વિશે શ્રીકૃષ્ણ પરમાત્મા સ્વરૂપે પ્રગટ થયા. અત્યંત આશ્ચર્યકારી પરાક્રમો કરનારા સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને કેટલાક અસુરોનો સંહાર કર્યો અને કેટલાક અસુરોને બળદેવ તથા અર્જુન દ્વારા મરાવ્યા. તે મરણ પામેલા અસુરોની મધ્યે જે અસુરોનો સંહાર સ્વયં શ્રીકૃષ્ણે કર્યો હતો તથા જેમનો બળદેવ આદિએ સંહાર કર્યો હતો, તેમાંથી જેમના ઉપર શ્રીકૃષ્ણ ભગવાનની કૃપાદૃષ્ટિ પડી હતી તે તથા જે અસુરો ભગવાન શ્રીકૃષ્ણમાં ચિત્તવૃત્તિ રાખીને મૃત્યુ પામ્યા હતા તે સર્વે અસુરો પોતાને ઈચ્છિત મુક્તિને પામ્યા. અને હે ભોપાલ, ભગવાન કેવા દયાના સાગર છે કે જે વૈરબુદ્ધિથી પણ પોતાનું સ્મરણ કરે છે તેને પણ ભક્તિરૂપ માની મુક્તિ આપે છે. પરંતુ જે અસુરો મૃત્યુ નહોતા પામ્યા અને જેના મન મલિન વાસનાથી ઘેરાયેલા હતા તથા પંચવિષયોના લોભની તીક્ષ્ણ તૃષ્ણા ધરાવતા હતા અને યુદ્ધમાં ભગવાનના સંબંધે રહિત થઈ કેવળ વૈરભાવથી મૃત્યુ પામ્યા હતા તે સર્વે અસુરો અત્યારે દુર્વાસાના શાપથી ભગવાનનું ધર્મદેવ થકી પ્રાગટ્ય થવાનું છે એમ જાણીને આ કળિયુગમાં ઉત્પન્ન થયા. તે અસુરો મૂર્તિદેવીએ સહિત ધર્મ પ્રજાપતિને તથા મુનિઓને પીડીને શ્રીકૃષ્ણ સાથેના વૈરનો બદલો વાળવા ઈચ્છતા હતા અને તેથી જ હે રાજન, ધર્મદેવ આદિના પ્રાગટ્ય પહેલાં જ પૃથ્વી પર સોએ સો અને હજારે હજાર અસુરોના ઝુંડે ઝુંડ મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થયા. તે અસુરોને મધ્યે જે દૈત્યો અને દાનવો હતા તે રાજકુળોમાં જન્મી રાજાઓ થયા. જે બ્રહ્માના ગુહ્ય અંગમાંથી ઉત્પન્ન થયેલા યક્ષો અને રાક્ષસો હતા તે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણમાં જન્મ્યા. આ અસુરો પોતાનો આસુરીભાવ ગુપ્ત રાખવાને માટે વિષ્ણુ, શિવ અને મહાકાળીની દીક્ષા ધારણ કરી સર્વે મનુષ્યોના ગુરુ થઈ પૂજાવા લાગ્યા. એ સર્વે રાજાઓ તથા સાધુઓના રૂપમાં છાના અસુરો હોવાથી તે સર્વે શ્રીકૃષ્ણ પરમાત્મા સાથે વૈરબુદ્ધિ હોવાના કારણે પરમાત્માને પોતાના આત્માથી પણ અધિક વહાલા એવા વર્ણાશ્રમ ધર્મનું અને અતિશય વાલી ભક્તિનું વારંવાર યુક્તિઓથી ખંડન કરવા લાગ્યા. તેઓમાંથી ગુરુઓ બનેલા અસુરો વેનપુત્ર પૃથુ ભગવાનના યજ્ઞનો ભંગ કરવા આવેલા ઇન્દ્રે સ્વીકારેલ અને પાછળથી છોડી દીધેલ પાખંડી વેશનો બહુ પ્રકારે આશ્રય કરી રહેવા લાગ્યા. તે અસુરો બલ નામના અસુરના મુખમાંથી ઉત્પન્ન થયેલ ત્રણ પ્રકારની જે કામિની, સ્વૈરિણી અને પુંશ્ચલી સ્ત્રીઓ સાથે પરણી પોતાના ઇષ્ટદેવતાઓને નિવેદન કરેલા અન્ન, માંસ અને મદિરાનું બહુ પ્રકારે મહાત્મ્ય વર્ણવી તેના ભક્ષણમાં જ બહુ મોટા ફળની પ્રાપ્તિ થાય તેમ કહેવા લાગ્યા. આ અસુરો ત્રણ પ્રકારના ઉપાયથી અર્થાત પાખંડી વેશે, સ્ત્રીલોલુપતા અને મદ્યમાંસના ભક્ષણનો મહિમા દેખાડી દૈવી ભોળા જીવાત્માઓને દંભથી છેતરી એ ભક્તોને પોતાના ધર્મે સહિત હરિભક્તિમાંથી ભ્રષ્ટ કરવા લાગ્યા. મદ્ય, માંસ, પરદારા, રસાસ્વાદ અને પારકા ધનની વિશે આસક્ત તે અસુરો કલયુગના પ્રભાવના સહારે વશીકરણ મંત્રો અને તેના યંત્રો દ્વારા લોકોને વશ કરી પોતાના શિષ્યો બનાવતા હતા. મનુષ્યો પોતાને ધાર્મિક માની વિશ્વાસપૂર્વક સ્ત્રી, દ્રવ્ય અને માંસ આદિ સારા ભોજન અર્પણ કરે તેવી રીતની ક્રિયાઓ તે અસુરો કરવા લાગ્યા. સ્ત્રી, ધન અને ભોજનની પ્રાપ્તિરૂપ પોતાના સ્વાર્થની સિદ્ધિને અનુકૂળ તે અસુરો કલ્પિત શાસ્ત્રના મતઘટન સિદ્ધાંતોથી લોકોને બ્રહ્મજ્ઞાન, ધર્મ અને ભક્તિનો ઉપદેશ આપવા લાગ્યા. તે અસુરો સમગ્ર વેદને હિંસામય યજ્ઞપરાયણ વર્ણવી યજ્ઞના બહાને હજારો પશુ પક્ષીઓનો સંહાર કરવા લાગ્યા. તે પાપી અસુરો શ્રુતિ અને સ્મૃતિના અર્થોને અનેકવિધ શબ્દોના ભેદથી ઉલટા કરી પોતાની રુચિ અનુસારે વિપરીત રીતે વર્ણવતા હતા. તે અસુરો બ્રહ્મરૂપ એવા પોતાના આત્માના સાક્ષાત્કારમાં વૈરાગ્ય કરતા પણ સુરાપાનને મુખ્ય અને અધિક શ્રેષ્ઠ કહેતા હતા. વિષ્ણુ, શિવ અને મહાકાળીના પ્રત્યક્ષ દર્શન અને પ્રસન્નતાના મુખ્ય સાધન મદ્ય, માંસ અને મૈથુન છે તેમ તે અસુરો બીજાને કહેતા હતા. અગ્નિહોત્રાદિ દેવકર્મમાં અને શ્રાદ્ધાદિ પિતૃકર્મમાં માંસબલિનું નિવેદન જ તે દેવતાઓની પ્રસન્નતાનું સાધન છે તેમ તે અસુરો માનતા હતા. અને તેથી જ સાત્વિક એવા દેવદેવીઓનું પણ માંસાદિકથી વારંવાર નૈવેદ્ય કે પૂજન કરતા હતા. પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે બ્રહ્મહત્યા આદિ પંચ મહાપાપોનું આચરણ કરનારા આ અસુરો દેવાલયોને વિશે પણ પરસ્ત્રીઓની સાથે વ્યભિચાર કર્મ કરતા હતા. તે અસુરો મોટે ભાગે પવિત્ર તીર્થો, મંદિરો અને નગરોમાં નિવાસ કરીને રહેતા હતા. તેમાં કેટલાક તપસ્વીના વેશમાં હતા અને કેટલાક અસ્ત્ર શસ્ત્રને ધારણ કરનારા હતા. જ્યાં પોતાના શિષ્યોની પ્રબળતા હોય ત્યાં જ પોતાનો પાપાચાર પ્રગટ કરતા અને બીજી જગ્યાએ તો ગુપ્ત રીતે પાપલીલા આચરતા હતા. દુરાચાર ભરેલા પોતાના મતની પુષ્ટિને અર્થે તે અસુરો નવા ગ્રંથોની રચના કરતા અને વેદાદિ શાસ્ત્રોના અર્થો પણ પોતાના કલ્પિત ગ્રંથોને અનુસારે કરતા હતા. તેવી જ રીતે અસુરાંશ રાજાઓ પણ આવા અસુર ગુરુઓનો આશ્રય કરી તેમની આજ્ઞામાં વર્તી ધર્મમર્યાદાઓનો ભંગ કરતા હતા. હે રાજન, રાજાઓ પણ જ્યારે અધર્મમાં પ્રવૃત્ત થયા ત્યારે તેમની પ્રજા પણ પૃથ્વી પર અધર્મ આચરવામાં નિર્ભય થઈ. કારણ કે જેવો રાજા તેવી પ્રજા આ લોકપ્રસિદ્ધ ન્યાય છે. પૃથ્વી પર સનાતન વૈદિક ધર્મનો સર્વત્ર ઉચ્છેદ થવા લાગ્યો જેથી બ્રહ્માદિ દેવતાઓ પણ દુર્બળપણાને પામ્યા. કળિયુગના પ્રભાવથી વૃદ્ધિ પામેલા અસુરાંશ રાજાઓ તથા ગુરુઓ જ્યારે અધર્મને વિશે પ્રવૃત્ત થયા ત્યારે ધરતી વારંવાર કંપવા લાગી અને દુષ્ટબુદ્ધિવાળા તે અસુરોના ભારને સહન કરવા સમર્થ ન થઈ. ભાગવત ધર્મ, તીર્થો, દેવતાઓ અને સજ્જન પુરુષો પીડાવા લાગ્યા. પૃથ્વી પર વારંવાર દુષ્કાળ પડવા લાગ્યા. વીજળી પડવા લાગી અને પ્રચંડ વાયુના વેગથી અનેક વિશાળ વૃક્ષો ધરાશાયી થવા લાગ્યા. હે ધરણીપતિ, આ પ્રમાણે પૃથ્વી પર આવા પ્રકારના ઉત્પાતો થવા લાગ્યા અને મનુષ્યોને વિશે અધર્મની પ્રવૃત્તિઓ થવા લાગી. તે સમયે મૂર્તિદેવીની સાથે ધર્મદેવે પૃથ્વી પર જન્મ ધારણ કર્યો. તેમજ મરીચ્યાદિ મુનિઓ અને ઉદ્ધવજી આદિએ પણ મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કર્યા. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં પૃથ્વી પર અસુરોએ કરેલી દુરાચાર પ્રવૃત્તિનું નિરૂપણ કર્યું એ નામે દશમો અધ્યાય પૂર્ણ થયો.